આપણને આપણે જે જાણીએ છીએ, અનુભવીએ છીએ, સંસારમાં જોઈએ છીએ, એ નથી જોતું. પણ શું જોઈએ છે એની અમને ખબર નથી. માર્ગ અમને મળતો નથી, માર્ગ અમને મળતો નથી. હજી એ મહત્વનું માર્ગ મળતો નથી. માર્ગ મળવો મુશ્કેલ છે. માર્ગ ક્યારે ભૂલે છે કે માર્ગ દાતા હોય છે તે દાદા પૂરતો માર્ગ છે, પછી માર્ગ દાતા ના હોય કારણ કે એની પાસે એટલે માર્ગ દાતા કેવું સુખદ હોય છે. ફુલ્લી માર્ગ ના જાણકાર હોવા જોઈએ. કેવું આંશિક માર્ગ જાણે થોડો ઘણો અદભુતથી એ સુરત ભીજવાડેલું હોય તો પછી ગાડી બાર બાર લીધો કરું. હું બ્રાંચો બધી બહુ ને મેઇન લાઈન માં બે ચાર બ્રાંચો દેખાતી, પણ હમણાં બહુ બ્રાંચો કઈ ની કઈ ગાડી કાશ્ય જો કરું. એજ વાત રવીન્દ્રનાથ ટાગોરે જુદી રીતે કીધી છે. આઈ મિસ માય વે વેર રોડ આર મેડ, વેર રોડ આર મેડ આઈ મિસ માય વે. ચાલતો હોય પ્રવાસી એમાં એક ફટ આમ જાય આમ જાય આમ જાય આમ જાય, આર મેડ વેર રોડ આર મેડ આઈ મિસ માય વે. એટલે વેર રોડ આર મેડ, મેડ એટલે ક્રિએશન છે. એ ક્રિએશન વાળા માર્ગે હું જઉં છું ત્યારે માર્ગ ખોવાઈ જઉં છું. એમનું નથી મારું કેવું છે. જેને મુકામ જોયો નથી એને માર્ગ બનાવ્યા છે. જેને મુકામ જોયો નથી એને માર્ગ બનાવ્યા છે. સારી વાત. નાના સારી વાતમાં આ વાત આવી છે કે માણસ મુકામ નથી જોયો છતાં માર્ગે ચાલે છે. એ માર્ગ પોતાના બનાવેલા છે, પછંદ એ કરીને માર્ગ બનાવેલા છે. આવા જયારે માર્ગ આવે છે ત્યારે મારો રસ્તો ખોવાઈ જાય. કે જો ચાર રસ્તા ભેગા થયા તો હજી હું આવ્યો. અરે એ તો રસ્તે આવ્યો અને ચાર વધો પડ્યો. હવે શું કરું? કૃષ્ણમૂર્તિ જે માને છે અઢિયાર માં બેઠા છે ને, કૃષ્ણમૂર્તિ જે માને છે એનું ઇન્ટરપ્રિટેશન છે. દાદા નું કહું, દાદા તમે કહ્યું કે મોનિટર હોય, મોનિટર પોતાની મતિ એ ચલાય, પોતાની મતિ બિલકુલ સ્વતંત્ર થઈ જાય. મોનિટર જે કરે એના મતે ચાલુ. આપડે એ કે છે ના, ચાર માં આ રસ્તે હેડો ભલે ભૂલવું પડે, પણ હવે આ રસ્તો લેવો સારો છે. ગપ્પુ મારી ના લેવાય તો આમ જ થશે. આમાં છે ને ટાગોર નું જે છે ને એનો આઈડિયા એવો છે. એ ટાગોર ઇન્ડિવિડ્યુઅલ એકલું હોતું નથી. અને હું એકલો ફરેલો છું. શું કહ્યું? કારણ મારો સવાલ નાનપણમાં કેવો હતો કે એક રસ્તો ભૂપેન્દ્રભાઈ અહીંથી રસ્તો નીકળ્યો તો આમ ફરીને આમ આમ જતો હોય ને તો મારી દ્રષ્ટિએ આમ વિચારમાં આવી જાય, સર ખોટું રસ્તો ઊંધો છે એટલે આમ પડવું. આ કેવું નું નાનપણમાં થી આ કેવું લોક રસ્તે નહીં ચાલવું એ કેવું, લોક ના રસ્તા પર નહીં ચાલવું, પોતાના ધારે રસ્તે કરવું એમાં મારે પડેલો કે નથી મોટા ખાધેલા, પણ જે આ રસ્તે જવું એ નક્કી કે અમારા રસ્તે થાય એવું નહીં. ઘણા બધા બહાર પડ્યા છે પણ ફેર ક્વોલિટા છે એ વાત નથી. હવે જો ત્રીજો પોઈન્ટ છે જિજ્ઞાસા, તમારી પાસે જિજ્ઞાસા ઇનબોર્ન હતી પહેલેથી ગયા જન્મ ની, ઘણા હતા ગયા જન્મ ઘણા હતા, અને એટલે સુધી જિજ્ઞાસા કે ભવિષ્ય ની ચિંતા ન હોવી જોઈએ, કેમ તો હોવી જોઈએ, જો જન્મ છે તો ભવિષ્ય ની ચિંતા કેમ હોવી જોઈએ, એની માત્ર જેમ વધતી જાય જિજ્ઞાસા ની એમ જ્ઞાન નો પ્રકાશ આવતો જાય. જિજ્ઞાસુ ને એની માત્ર ઇન્ટેન્સિટી જેમ વધે એમ એને ઉપર થી પ્રકાશ આવતો જાય, જરૂર પ્રકાશ આવતો જાય, જૂથ પછી જાય, બધું જ સંયોગો બી ભેગા થતા, પણ એકલો હોય તો હા એકલાની જ વાત છે. આગળ ચાલો ને દાદા, અહિયાંથી આમ એટલે હું શું કેતો હતો, દાદા હું ડાંડિયા બજાર થી નીકળ્યો ત્યાં સુધી સીધો અહિયાં કોઠી સુધી આવી ગયો. હવે સમુભાઈ હવે એ ભગવાન જ્ઞાની પુરુષ ને જ મોકલે, હવે એ જે કીધું ચોથું કે જ્ઞાની મને વાલો છે ને હું જ્ઞાની ને વાલો છું, એ મારો આત્મા છે હું. હવે એ જ્ઞાની અને ભગવાન માં કોઈ ભેદ નહીં, બરોબર? તો એ જ્ઞાની છે એમ લોકોને પ્રતીતિ થવી જોઈએ ને, પ્રતીતિ ના થાય તો કામ નહીં. શું જ્ઞાની છે એટલે શોધક જે છે ખરો જિજ્ઞાસુ એને પ્રતીતિ થાય, એવરેજ નહીં થાય. બોલો ને તે જિજ્ઞાસા ના જોરે કરીને એને પ્રતીતિ થાય, અને શબ્દ ની પરખ હોય એટલે એવરેજ માણસ એ નહી થાય, ગજુ જ નહીં ઉપર છલ્લી જેની જિજ્ઞાસા બેઠા હતા જીગાયેલા ક્યાં નહીં મેળ માં આપડે તો એવું નથી, બીજા બધા આપડા બાપ ને શું જવાનું, કારણ કે જો અને વખત થી પસાર કરો, વખત થી પસાર કરો તો ભરવા લઈ છે ને પેલા એટલે જ્ઞાની ને માટે તત્વદર્શી નો જે શબ્દ વાપર્યો, સંપૂર્ણ રીતે પરમ તત્વ નું જેને દર્શન પામેલ છે તે જ્ઞાની ની વ્યાખ્યા મૂકી. તદ્દન સભ્યતાની વાત છે, તો તે આપડે તો 20,000 છે હિન્દુસ્તાન માં. કાલ ટેન્ડર તો કરો જ્ઞાનીઓ બધા ભેગા થયું કે તમને આપવાનું થી નામ કહે તો તેમાં શું કહું છું કે તત્વથી તત્વની દર્શન કરશે એ બધા શબ્દો થી રાતો તત્વ ની બધી કરશે. દાદા હું તમને કહું એનું આખું એ છે, ટચ સ્ટોન હોય છે. માણસ નો શ્વાસ નીકળે ને એના ઉપર ખબર પડે. એ બધું ખબર પડે વાત કરી છે કે આ સાત્વિક શ્વાસ છે. તમને ખબર પડે ને વખત બીજા બધા લોકો જે બધા મોટા હતો કમિટી જુદી જાતની હતા, શું કરો? જો ત્યાર પછી મહારાજ પૂછે અમારે કેવી રીતે શું કરવું, ત્યારે આપણે પૂછવું કોણથી બોલાય? તમારે કરતા બુદ્ધિ માં પેલો વધે કે તમે વધો હું બધું, એટલે આપડે સમજી દઉં તમારે લાગી જશે. બધા પૂછે ને બધા બુદ્ધિ થાય, બુદ્ધિ નહીં વિવેકાનંદે અમેરિકામાં 1894 માં આ વાત કીધેલી કે અમારું એ લોકો નું પ્લેટો પ્રદેશ અધ્યાત્મ શરૂ થાય ને એ જ્ઞાની પ્રકારની છે, એ અમને સાચાની વાત વાગી છે. એટલે બુદ્ધિ ના પ્રદેશ પૂરા થાય ત્યાંથી જ્ઞાની, એટલે અહીં નહીં તો બધા આ લોકો તો તત્વ છે બધા બહુ પહેરી થઈ બેઠા તમ જ્ઞાની. પછી અમે ભાગ પાડ્યા એના, એનું વિભાજન કર્યું કે દાખલા તરીકે ઇન્દિરા તો પોલિટિકલી તત્વજ્ઞ તત્વજ્ઞાની છે પોલિટિકલી, એટલે આજે પ્રાઇમ મિનિસ્ટર છે. ભૂમિકા જ નથી શ્રીમદ રાજને કહ્યું કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, સુલભ છે. પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે એને મોક્ષ પ્રાપ્ત થયેલું હોય એવા તત્વદર્શી ભેગા થાય તો આ છે નહીં તો નથી. એટલે કોઈક વખત હોય છે દીવો પણ તે વર્લ્ડી ઓબ્ઝર્વેટરી કહેવાય. શું કહેવાય? બધા પ્રશ્નો નું પરિવર્તન થાય તો બરોબર ને. અને આખી ગીતા એ પ્રશ્નોત્તર રૂપે છે. કેવી છે? એ કઈ વ્યાખ્યાન રૂપે નથી, મહાવીર નું પ્રશ્નોત્તર રૂપે છે. વ્યાખ્યાન એ તો આ રચના હતી તમે, શું કહ્યું? વ્યાખ્યાન પ્રવચન કેટલી જાય કે લોકો પૂછે છે દાદા પ્રવચન નહીં કરતા વસ્તુ નહીં થઈ તમારે તમારે જોઈએ સુરત જોઈ તો રહી નથી એ તો સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ આવો. આપણે જે કરીએ છીએ ને એને માટે અંગ્રેજોએ હવે નવું એક કર્યું, વર્કશોપ. વર્કશોપ કરો સેમિનાર થી આગળ વર્કશોપ. એટલે આ આપણે એક જાતે કર્યું, બધા ભેગા થયા, જેને જે પૂછવું હોય પૂછે અને જેને જે માલ કઢાવવો હોય કાઢે, એના ઉપર બીજાઓ ટીકા ટિપ્પણ કરે પણ પેલો તો પામી જ જાય. હા, એ વર્કશોપ આપો. એટલે કે નો હાવ, ટેકનિકલ નો હાવ એમાંથી મળે. સમજાતો બહુ વાર લાગે છે અને પેલી ઝડપ થઈ ગયેલી પેલી વાત. શું થઈ ગઈ પેલી વાત? ઝડપ થઈ ગયેલી એકદમ કાઢી મસ્ત છે ને, કતો રસ્તો બતાવી જાય છે બરોબર. અને સર ત્યાં જો મોક્ષ આત્મા નો સહજ છે. શું છે? પાણી ગરમ કરવું હોય તો કે નહીં, લાકડું હળગાવી તો શું ગરમ થાય પડ્યું? આખી રાત લાકડું હળગાવી કરીએ તો બધા ઘણું પાણી, અને તાળું પડવું હોય તો લાકડું કાઢી લે ભૂલી જાય રાતે. મારા આજ્ઞા પડે મારે કયા પણ તું વિરાજો પાલો પીધા તો મમ્મી નહીં તું કબડે રહ્યા જા. કારણ આ વિજ્ઞાન છે એટલે અમે છોડવા પાડવા નથી. શું થયું? વિજ્ઞાન માં છોડવાનું ના ભાઈ, જ્ઞાન માં છોડવાનું હોય. શું? કારણ છોડવાનું હોય તો છોડ ના ભાઈ. શું હોય? ત્યાં છોડવાનું હોય તો અહીં છોડનાર રહેતો નથી. એટલે પછી ચિંતા બંધ થઈ જાય વ્યવસ્થિત. હવે તારું આ બધું વ્યવસ્થિત કરેલી છે, ચિંતા બંધ થઈ ગયા દાદા. અહંકાર છે ત્યાં સુધી સંગદોષ છે, તો ચેતવણી થઈ જાય. ચેતવણી નો શું, જો સંગદોષ થશે તો આગળ કામ થશે, નહીં થાય ગમે ત્યારે સંગદોષ માં તું આગળ આમાં પાઈશ. એટલે બિહેરનેસ છે, એટલે અહંકાર ની જરૂર છે એમાં. એટલે અહંકાર કાઢવા માટે ને આ બિહેરનેસ છે. એટલે એમાં એને આગળ કીધું છે કે હું તો પિછાનું નતમ પ્રવૃત્તિ તમ આજ્ય ને ઓળખવા જ ઈચ્છું છું, શરણે તારે જેથી પ્રવૃત્તિ પ્રસવી પુરાણી. આ મુખ્ય મુખ્ય વર્ણન કે તમે કોણ છો એને પૂછું, એની અને અનુસંધાનમાં કે હું તમને ઓળખતો નથી, હું તમને પીછાણતો નથી, તમારી પ્રવૃત્તિઓથી હું વાકેફ નથી, અને છતાં તમારા ચરણે આવી ને આ બધું જાણવા માંગુ છું. એમ કે કોની વાત કરે છે? અર્જુન અને કૃષ્ણ ની જ વાત છે. શું કહે છે? ચાર પ્રકારના ભક્તો છે ને, એને માટે લખેલી ઉત્પન્ન માટે લખેલી ચાર પ્રકારમાં. કેટલોક ભાગ છે તે આખી ગીતા આર્થ પરિણામ માટે છે, પછી અમુક ભાગ ની ગીતા અર્થાર્થી માટે છે, અમુક ભાગની ગીતા જિજ્ઞાસી માટે છે, અને ગીતાનો બહુ થોડો ભાગ જ છે તે જ્ઞાની માટે છે. શું કહ્યું? બરોબર. વિરાટ સ્વરૂપ ને એ બધું જે છે એ જ્ઞાની માટે ના હોય. શું કહ્યું? એવું છે નહીં, પેલા લોકોના માટે એ સ્ટેન્ડર્ડ માટે નથી. શું છે? ઉપર કોઈ બાપો એ નથી. એટલા માટે એને દરેક અધ્યાય ના અંત માં બ્રહ્મ વિદ્યા અધ્યાત્મ વિદ્યા કીધી છે. અધ્યાત્મ વિદ્યા નો આ ગ્રંથ છે. એટલે આ ગીતા બધા માટે છે ને, તે બધાને એના જુદા જુદા એના સ્ટેન્ડર્ડ માટે છે. એમાં જેટલું જે સ્ટેન્ડર્ડ માફક આવે એટલું એટલા માં વિરાટ સ્વરૂપ નો અર્થ એ થાય કે હું આ બધું કરું છું, આ બધું ચલાવું છું, હું આ બધું હું છું, એ બધું એક સ્ટેન્ડર્ડ માટે છે. અર્થાર્થી માટે, પેલા આતતાઈ માટે, જ્ઞાની માટે ના હોય. જ્ઞાની કોઈ બાપો જ ચલાવતો નહીં. હું તો કૃષ્ણ કોણ ચલાવશે અમે જોઈએ. શું કહ્યું? મને કોણ પેલા તે પ્રશ્ન જોવાનો. મુશ્કેલી ઉભી થઈ જાય. એટલે આ બધા સામાન્ય ભાવે લખેલી છે. કેવી? એક જ સેન્ડર માટે લખેલી છે. હા, ચાર ના ભેદ જુદા ના પાડ્યા. જો જુદા પાડ્યા હોત ને ગીતાના, કે આ અઠારથી માટે કહે છે, આ આના માટે કહે છે, તો બધા ગીતા કઈ લઈ જાત? જ્ઞાની ની ગીતા લઈ જાત લોકો. જ્ઞાની નથી કઈ ગીતા વેચાઈ છે? ભેગું પૂરું મહાવીરે ભેગું લખ્યું ને તેનો દુરુપયોગ થયો છે. ભેગું લખવું પડે, સામાન્ય ભાવે લખે જપ તપ ના લખવું પડે. બધું એવા કઈ હોય, એ પ્રકૃતિ વાળા લોકો હોય તેને લખવું તો પડે ને ભગવાન ને, ના લખવું પડે? લખવું પડે. ત્યાં લોકો ચાલી પડે કે એના સિવાય મુક્ત નથી. એટલે એ તો એને માટે લખ્યું છે, આ ચંદોડ વાર માટે. તમારા આવું નહીં લખ્યું, તમારા તપ કરવાનું હતું. તપ તો કસરત છે. શું છે? કસરત. પણ એ કસરત થી શરીર બહુ નિરોગી રહે. શરીર નિરોગી થાય, મન હવું નિરોગી થાય. એકદમ મને કહેતો હતો ત્યાગ કરવાની શી જરૂર, કશી જરૂર નહીં, પણ તરફ ત્યાગ કરી જુઓ જીવાય છે કે નહીં, એ કરતા જીવાય છે એટલે ખાતરી થઈ જશે. હા, ચાલે એવું છે તો તને મજા ના ચાલ્યા, એ કસરત છે. અરે દાદા, એમાંથી એ પ્રશ્ન થાય, જે માણસ પૂછે કે ત્યાગ ની શું જરૂર, એને હું પૂછું કે પેલા ભોગ ની જરૂર મને સમજાવ, ભોગ ની શું જરૂર છે એ પેલા મને કે. બરોબર છે, ભોગ ની જરૂર તો ભોગ ની જરૂર સ્વાભાવિક રીતે છે. ના, ત્યાગ લોકો એટલે ત્યાગ ઉપર આ લોકો ને ભેદ છે, અને આની ઉપર ભોગ નો રાગ છે, રાગ છે થઈ જાય. અત્યારે 56 ભોગ ખાવા લાખું ત્યાં ભેગું થઈ જાય, અને તમે કઈ ત્યાગ કરવાનો હોય ને મોટા મોટા ઓફિસરો, મોટા મોટા વડાપ્રધાનો પણ સારી વસ્તુ ખાવા બેસે ને તો પેલા કે થોડી વાર ભાત આવતા પેલો દાળ ચાલ્યા કરતો પછી ચાલુ થઈ ગયું. સ્વભાવ છે, કેવું છે, મને જો તારે ના જરૂર હોય તો ના કરી, આ પગારી નહીં, આ ધોયલા રાખજે. શું કર્યું ત્યાં શું એટલે આવી પછી વડોપ્રધાન હોય કે હા લઈ લબડકા મારે આપશે, હું દયા કરું, હું બધા લબડકા મારે ના મારે મારે ના મારે મારે ક્યાં એ આવે. પ્રકૃતિ યાંતિ ભૂતાની, ક્યાં એ આવે પ્રકૃતિ યાંતિ ભૂતાની, એમાં હું કરે વિચાર. આપ આત્મ સ્વરૂપ ને પરમ સત્ય કહો છો, સ્વરૂપ ને જાણવું એ જ અંતિમ બિંદુ ગણાવે ગણાવો છો, તો શું નરસિંહ મહેતા, મીરા, બિલ્વ મંગળ, સુદાસ જે ભક્તિ માર્ગે ગયા તે શું વિશિષ્ટાદ્વૈતથી આગળ નહીં પહોંચ્યા હોય, દેવ ગતિથી આગળ એમની ગતિ શક્ય નહોતી, પ્રેમ લક્ષણ ભક્તિ એ શું લૌકિક ધર્મ કહેવાય. સેકન્ડ, જુદા જુદા પેકિંગમાં જો માલ એક જ રહેલો હોય તો શું વાયરસ બેક્ટેરિયા પણ તાત્વિક રીતે આપણી સમકક્ષ કહી શકાય. આત્મતત્વ અને પરમાણુ તત્વ બે ભિન્ન હોય તો આજના વિજ્ઞાનની દ્રષ્ટિએ દરેક પરમાણુ સૂક્ષ્મતમ કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન નો બનેલો છે અને શક્તિનો અખૂટ ભંડાર છે. અનાત્મા એટલે કે પરમાણુ શક્તિશાળી કઈ રીતે હોય શકે? ચોથું, આત્મ સ્વરૂપ એટલે પરમાત્મ પદ અને એ કાળ પ્રકૃતિથી પર છે, અનાદિ અનંત છે, પણ જો પરમાણુ તત્વ એનાથી ભિન્ન હોય તો એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ક્યાંથી થઈ? પાંચમું, અનંતી ના નિયમ નું કોઈ સમાધાન શક્ય ખરું? છઠ્ઠું, છઠ્ઠું પૂરું કરી લેવાનું, પૂરું કરીએ. આ જન્મ ના કર્મ પૂર્વ જન્મ ના ભાવ ને આધીન બંધાયા, પૂર્વ જન્મ ના કર્મો એના આગળ ના ભાવ ને લીધે તો સજીવ સૃષ્ટિ ની શરૂઆત ના જીવ માટે કર્મો કોના આધારે બંધાયા? શ્યામલ પારે, પરમ સત્ય કહો છો. આત્મ સ્વરૂપ ને પરમ સત્ય કહો છો, સ્વરૂપ ને જાણવું એ જ અંતિમ બિંદુ ગણાવો છો, તો શું નરસિંહ મહેતા મીરા જે ભક્તિ જવાબ આપવાનો છે. આ પાંચમો, હા પાંચ ને છ, એક જ પાંચ જ પછી એ તો બધા પછી રિલેટેડ છે. આ એક નો જવાબ આપશો ને એટલે બીજા ને આપોઆપ નીકળશે અંદર. શબ્દ એટલે ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ એટલે એક ક્રમ પછી બીજો ક્રમ પછી ત્રીજો ક્રમ એમ સતત જે ચાલ્યું આવે છે સાતત્ય, એની ઇન્ફિનિટિવ એટલે એક અબજ પછી એક અબજ ઉપરની વધારાની સંખ્યા, એના પછી વધારાની સંખ્યા, એમ આ જન્મ, આના પછીનો જન્મ, પછીનો જન્મ, પછીનો જન્મ, અને આગળનો જન્મ, અનંતી કે અનંત, અનંતી અને નિયમ, અનંતીનો નિયમ કહેવાય છે. અને શબ્દ તરીકે આપણે અનંત એ ભાવવાચક નામ આપ્યું. ઓહો, એને અનંતીના નિયમ તરીકે. જય સમાધાન શક્ય છે જ, તો એ સમાધાન ફરી આપો એ પ્રશ્ન લો ને, આ પ્રશ્ન ફરી લો ને. હા, અનંતી નું આખું શું વાક્ય છે? આખું વાક્ય શું છે? એટલે હા, અહીંયા એને લખ્યું છે ને, આ નિયમ નું કોઈ સમાધાન શક્ય ખરું? શું પૂછે છે તમને? એ શું પૂછવા માંગે છે? અનંત વસ્તુ બરોબર છે, નિયમ કેવો? જન્મ મરણ એમ આ જગતમાં આવેલા અવતારોની પહેલેથી છેલ્લે સુધીની, એ તો એ અવતારની શરૂઆત થઈ અને એનો અંત છે કે પછી એ ચાલ્યું જ આવે છે? એમ ઈશ્વર તત્વ તો એની શરૂઆત થઈ કે અંત થયો? અથવા વિશ્વમાં તો તમે જેમ જેમ આગળ વધતા જાય નવા નવા વિશ્વ ખુલતા જ જાય છે, તો એ છેડો ખરો કોઈ જગ્યાએ શક્ય? એમ આ બધાનું એક સમાધાન એ આખો નિયમ જે કહેવાય છે, અનંતીનો નિયમ કહેવાય છે. એટલે એ નિયમ એ એક ભ્રમણા છે કે પછી એ કઈ સાયન્સની દ્રષ્ટિએ પુરવાર થયેલી વસ્તુ બિલકુલ ખોટી જ છે? એવું છે ને, કોઈ શરૂઆત નથી, નો બિગિનિંગ, નો એન્ડ. શરૂઆત બિગિનિંગ બુદ્ધિ, બુદ્ધિ ને સાપેક્ષ છે. શું કહ્યું? બુદ્ધિ ખરાબ થયા પછી શરૂઆત બિગિનિંગ હોતી નથી. બુદ્ધિ થતા બુદ્ધિ ના ચેતાઓ થઈ, કોની ચેતાઓ? બુદ્ધિ. એટલે આવું કશું બુદ્ધિ માં આ બધું બનેલું દેખાય છે? બૃહદરાણ્ય ઉપનિષદમાં, બૃહદરાણ્ય ઉપનિષદમાં આને માટે મૂક્યું છે કે તું કોઈ બી પૂછીશ માં જાતને કે આ કોને કર્યું, ક્યારે કર્યું, શું કામ કર્યું, વાપરનાર બે વર્ષ એવું લીધું છે અંદર. એમાં પછી ઇલસ્ટ્રેશન દાખલો આપ્યો કે વૃક્ષ માં બીજ કે બીજ માં વૃક્ષ, એમાં તારો કોઈ અંત નહીં આવે, એમાં તને કઈ સક્સેસ નહીં મળે કે એમ કીધું. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન એવું જ કહ્યું છે કે મારી કોઈ શરૂઆત નથી કે મારો કોઈ અંત નથી. અનંતનો નિયમ તારે જાણવો હોય ને તો કહો છે, મતલબ માં આનું સમાધાન શક્ય નથી. કૃષ્ણ નો જવાબ એ થયો, સમાધાન શક્ય છે નથી એમ કે અત્યારે નહીં આગળ, છતાં અનંતી નિયમ માં છે. શું છે? અનંતી છે નહીં, અનિયમ. હવે જો આપ એમ કહેતા હોય કે આ બધું છે જ નહીં, જે છે એ બધી બુદ્ધિ ની માથાકૂટ જ છે, બરાબર, તો પૃથ્વી થી આગળ જઈએ, સૂર્ય, સૂર્ય થી આગળ જઈએ, આકાશ ગંગા, આકાશ ગંગા થી આગળ જઈએ, તારા વિશ્વ, તે બધું શું ભ્રમણ જ થઈ ગઈ? જાણવું હોય તો પેલું મન છે, એટલે ચંદ્રમા ની, ચંદ્રમા છે શું, એટલે બધા લેયર્સ, મન ના લેયર છે, ચંદ્રમા ના લેયર છે, પછી એ લેયર્સ પૂરા થાય છે, બુદ્ધિ ના લેયર છે, સૂર્ય ના લેયર્સ માં, અને સૂર્ય ના લેયર છેલ્લો આવ્યો ત્યારે બુદ્ધ ભગવાન નો એ બુદ્ધ થયા. શું થયું? એની આગળ એક પગ મૂક્યો હતો, જ્ઞાની સાથે એક આગળ એક જ પગ મૂક્યો હતો, પ્રબુદ્ધ થયા. શું થયું? એને બુદ્ધ ભગવાન કહેવાય, પણ આત્મા ન ધોયો. શું કહ્યું? પેલા લેખો હતા ને, એની આગળ એક જ પગલું મૂક્યું હતું, જ્ઞાની અને પૂર્ણ અવતાર હતા. અને બુદ્ધ માં ખપ્યા તો ચીન વાળા ને કામ લાગ્યા, જપાનીઓ ને કામ લાગ્યા, બીજા ચંદ્ર પર બેઠા ને. હિન્દુસ્તાન સ્વીકાર ના કરો, કારણ વેદાંત ને જૈનો સ્વીકાર નહીં કરે. એવો આત્મા ને જે આત્મા વેદાંત અને જૈનો સ્વીકાર કરો, એ આત્મા એ જાણતા નથી. એ તો ક્ષણિક, ક્ષણિક માને, શું માને? શૂન્યમ, શૂન્યમ, શૂન્યમ. પર્યાવરણ વસ્તુ કે છે, શું કે છે? પર્યાવરણ અવસ્થાઓ ને વસ્તુ કે છે. એટલે આપડે હોય ને, તારે શું જાણું? તારું જાણવાનું મને તું શું પૂછવા માંગુ એ મને સમજાય નથી. મારું એમ કેવું છે કે વિજ્ઞાનીઓ શોધખોળ, આપણે આપણી પદ્ધતિ થી કહી દે ને, તારું શું જાણું શું કામ આવું દાખલો આપી કહી દે ને. મારું એમ જ મૂળ માં એક જ કહેવાનું કે આ આ જગત માં જીવ સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ જ નથી અને અંત આવવાનો જ નથી, એમ જ જો આપનું કહેવાનું હોય છે. હા, તો ઉત્પત્તિ થઈ છે, ઉત્પત્તિ થઈ છે તો એનો અંત હોવો જોઈએ ને? અંત હોવાનો ના ભાઈ, ઉત્પત્તિ થઈ દેખાય છે ને, ઉત્પત્તિ થઈ શું કહ્યું? કારણ ઉત્પન્ન થવું, વિનાશ થવું, અને ધ્રુવતા, ધ્રુવતા છે જોડે, ધ્રુવતા છે જોડે. શું છે? એકલું વિનાશ નથી, એનું એક વસ્તુ ધ્રુવ છે. પછી બરોબર ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, પછી એનું એ વસ્તુ ધ્રુવ છે. એટલે હા, તો એ ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, એ પુદગલ નું કામ થયું. ધ્રુવ વસ્તુ આત્મ સ્વરૂપ થયું ને? એટલે જે ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે, એના પર્યાય છે. બરોબર. જો અને મૂળ વસ્તુ, વસ્તુ ઉત્પન્ન થતી નથી, વિનાશ થઈ શકે. જો તો જો ઉત્પન્ન થયું છે આ જગત માં, તો પ્રથમ જીવ સૃષ્ટિ માં એના કર્મ ફળ કઈ રીતે બંધાયા? ઉપર આને મૂળ માં એનો સમાધાન છે, શક્ય છે, એ તો ના પાડી દીધું. શું કેવા માંગે? હું એમ કઉ છું કે આ જગત માં જીવ સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ, એટલે કે માનવ આ સૃષ્ટિ પર પહેલો આવ્યો ત્યારે એના જીવન ના કર્મ ફળ શેના આધારે બંધાયા? એવું બન્યું નથી, આવું કશું બન્યું જ નથી. આ બુદ્ધિ ના આધારે બધું થયું ને. આ રાઉન્ડ કોઈ વસ્તુ રાઉન્ડ તને આપે એમાં તને કહે કે આમાં શરૂઆત ક્યાં આગળ, તો કઈ આગળ? રાઉન્ડ બનાવવા માટે પેલા પેન્સિલ ની એક અણી તો મૂકવી પડે ને, અને પછી તમે પૂરું કરો. પેન્સિલ ની અણી જ્યાં મુકાઈ હતી ત્યાં શરૂઆત થઈ ને ત્યાં જ એનો અંત થયો. અંત નહીં, અંત ના પડે. સર્કલ બનાવ્યા પછી ખબર ના પડે, પણ જયારે તમે શરૂઆત કરો સર્કલ બનાવવાની. એવું છે ને, આમાં ઉત્પન્ન શું થાય છે, વિનાશ શું થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય નાશ થાય છે. જો વસ્તુ ઉત્પન્ન થતી નથી, વસ્તુ નાશ થતી નથી. તું વસ્તુ પૂછું છું, પર્યાય નું પર્યાય નું પૂછું છું. હું પર્યાય નું પૂછું છું. તો પર્યાય ઉત્પન્ન થાય ને વિકાસ થાય જ કરે છે. હા, પણ એ પહેલા જે પર્યાય ઉભી થઈ એના ફળ કેવી રીતે બંધાય? એમ કે પહેલી જે પર્યાય આપણને જોવામાં આવી, કર્મ ફળ રૂપે જ પર્યાય હોય છે એમ કે છે. જે પર્યાય છે તે કર્મ ફળ રૂપે છે, તો એ કર્મ ક્યારે બંધાય? કર્મ ની ક્યાં ખ્યાલ છે? કર્મ નથી, આ તો વસ્તુ એનું નામ કહેવાય. અવિનાશી વસ્તુ કોનું નામ કહેવાય? કે ગુણ અને પર્યાય સહિત હોય. શું કહ્યું? ગુણ અને પર્યાય બે હોય. વસ્તુ કોનું નામ કહેવાય? ઇટરનલ વસ્તુ કોનું નામ કહેવાય? કોઈ પણ વસ્તુ ઇટરનલ હોય તો એની અંદર ગુણ હોવા જ જોઈએ, અને ગુણ પરમાનન્ટ છે અને પર્યાય વિરાજી છે. શું છે? બરોબર. આ રીતે આ જગત ઉભું થયું. એટલે માટે દાદા, એને માટે આ લોકોએ એબ્સોલ્યુટ શબ્દ વાપર્યો. એબ્સોલ્યુટ એને વાપર્યો છે. એબ્સોલ્યુટ વસ્તુ જે છે, અને પછી એબ્સોલ્યુટ જે છે ને એ પર્યાય થઈ છે. શું છે? પણ એના એના પર્યાય પછી જુદા હોય છે. આ પર્યાય જુદા છે, આ સંગદોષ પર્યાય છે. શું છે? અનાત્માના સંગદોષ નો પર્યાય છે. એ સંઘ છૂટો પડ્યા પછી પછી પર્યાય પેલા ચોખ્ખા ક્લિયર રહેશે. હવે એ શું પૂછવા માંગે છે? સારું કહેવાનું શું કહેવા માંગે? મારા જીવન આ અત્યારે મારું જે જીવન ચાલી રહ્યું છે આ અવતાર, એમાં જે કઈ બી હું રૂપક માં મેળવી રહ્યો છું એ મારા ગયા જન્મ ભાવ અથવા કર્મ ફળ થયા ને? મારા પૂર્વ જન્મ ના ભાવ ના આધારે આ જન્મ ના ફળ બંધાયા ને? હા, તો એ આ જન્મ નું જો પૂર્વ જન્મ ના આધારે હોય તો શરૂઆત નું જે શરૂઆત નો પર્યાય અથવા જે જીવ સૃષ્ટિ ની ઉત્પત્તિ જેને કહીએ, માનવ પહેલવહેલો અસ્તિત્વમાં આવ્યો તેના બિગિનિંગ ને વસ્તુ આ સહિત જ હોય. ઉત્પન્ન વિનાશ સહિત જ હોય. શું એટલે? પર્યાય ના ઉત્પન્ન વિનાશ સહિત જ હોય. એનું વિનાશ એ શરૂઆત ક્યારે કહેવાય? કે વસ્તુ શરૂઆત થયેલી હોય તો. શું કહ્યું? વસ્તુ નથી, પર્યાય ની શરૂઆત તો હોય. વસ્તુ છે એ છે જ કાયમ. શું હવે આ કે કોઈ જેના આધારે આ બધું થઈ ચાલી રહ્યું છે તો નિયતિ ના આધારે તેના આધારે પ્રવાહ ની પેટ વહી રહ્યું છે. અને આ બીજી પ્રવાહ રહ્યા જ કરે છે. હવે આમાં બુદ્ધિ કેવી રીતે કામ કરે? આનું છે કેવું કે આ જે ભાગ છે ને, હા, અહીંથી આ ભાગ છે એમાં અનંત જીવો છે. શું છે? અને અહીંથી આ ભાગ છે અનંત સીધો છે. આ વચ્ચેનો ભાગ રહ્યો તે શું છે? કે વ્યવહાર છે. શું છે? વ્યવહાર. વ્યવહાર માં એક જીવ વધતો નથી, એક જીવ ઘટતો નથી. એક પરમાણુ પણ આજુબાજુ તમે બાળ કરો, બધું આ બધું કરો, પણ એક પરમાણુ એ તો શક્તિ અને સંચય નો નિયમ થયો કે કશું નાશ પામતું નથી, એનું સ્વરૂપ બદલાય એ સમજ પડે છે. પણ હું એમ કેવા માંગુ છું કે જે વસ્તુ મુખ્ય છે એ આદિ અંત નથી, એ તો છે જ, એ સાતત્ય છે. પણ એટલે આત્માને જયારે આ પૂતગલમાં મૂકવામાં આવ્યો પહેલ વહેલો, શરૂઆત તો થાય જ ને, પૂતગલ ની શરૂઆત ના થાય. આત્માઓ અનંત છે અને અનાથ એટલે પૂતગલ પણ, એટલે પૂતગલ એટલે પરમાણુ. જે અણુ કે છે ને તેનો અણુ નો નાના નાનો ભાગ પરમાણુ, અણુ વિભાજ્ય કહેવાય. શું કહ્યું? અને પરમાણુ અવિભાજ્ય. તે પરમાણુ અને આ આત્મા અને બીજી ચાર ઇટરનલ સિક્સ ઇટરનલ સાથે છે બધા. અને તે સમસરણમાં છે. સમસરણમાં શું? એટલે બે સાથે છે, એનો સંગદોષ લાગ્યો છે. શું થયું? એ સંગદોષ થી આ ઉત્પન્ન થયું છે. સંગદોષ છે જ્યાંથી છે ત્યાંથી છે સંગદોષ. એટલે જ્યાં ઇટરનલ શરૂઆત ના હોય, ઇટરનલ શરૂઆત હોય નહીં, ઉત્પન્ન થયું છે શબ્દ બોલ્યા કે નહીં? આપણને શબ્દ તો બોલવો પડે તમને સમજાવવા માટે. તમને દેખાશે કે તેના આધાર આ સૂર્ય આપડે હવાર મૂકે છે, ઉગ્યો કે છે અહીં આત્મો નોટ ફેક્ટ. શું છે? એ તો દેખાય છે. તારી સમજણ ના દેખાય છે ને એવું જ છે. જો અમને બધું દેખાય કે આવું કશું છે નહીં આ બધું સમજણ ને, પણ પેલા પેલા ને તો એમ જ દેખાય સૂર્ય ઉગ્યો આ આત્મ. સૂર્ય ને એવું દેખાતું? બરોબર. કિરણ શું દેખાતું? એટલા માટે એટલે એ બરોબર છે. એની એને એને જેવું દેખાય એવું બોલે, એને જેવું દેખાય છે એવું બોલે છે. જો સૂર્ય ની જગ્યાએ થી જુએ તો ઉગ્યો નથી ને આસમેળ નથી, એમ આવે ને જવાબ. સૂર્ય ની જગ્યાએ થી જુએ તો ઉગ્યો નથી કે આસમેળ નથી, ઉગ્યો નથી આસમે. ઘણી ચીજો એવી છે જે પોતાની દ્રષ્ટિ બહાર ની છે, બુદ્ધિ ની બહાર ની છે. એટલે બિગિનિંગલેસ એન્ડલેસ, આ બે વાક્યો બિગિનિંગલેસ અને એન્ડલેસ. એટલે મને તો આ બહુ જ અનંતી ના નિયમ નું સમાધાન છે, એને સમાધાન જોઈએ છે. એટલે એના મન નું સમાધાન અનંતી ના નિયમ નું. અરે પેલા એ કે બધા નિયમ નું સમાધાન છે, પણ સમાધાન નિયમ નું પદ્ધત સમજીને હોવું જોઈએ. શું કહ્યું? જેમાં સૂર્ય ના જેવું થાય છે. દરેક લોકો કે બુજો નાશ નો, શું કહ્યું? બરોબર, એ લોક ભાષા છે. એ લોક ભાષા લોક સમજણ છે. હા બસ બરોબર. વિનાશ થયું છતાં સનાતન વસ્તુ છે. ઉત્પન્ન થયું, નાશ થયું, ધ્રુવતા છોડતું, એની ધ્રુવતા છોડતું નથી. તો પછી આત્મા અને અનાત્મા એક જ વસ્તુ થઈ મૂળભૂત રીતે. એ કેમ થાય છે? તો એનામાં એવા ગુણ છે, એ અનાત્મા માં એવા ગુણ છે. ઉત્પન્ન થવું, વિનાશ થયું, ધ્રુવતા થવી, કારનામાં એવા ગુણ છે. કાળ જે છે ને, તે ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડવું. આકાશમાં એવા ગુણ છે, આકાશમાં ઉત્પન્ન થવું, વિનાશ થવું, ધ્રુવતા છોડવું. પણ તારું પોઈન્ટ લે ને, આત્મા અનાત્મા એક છે તું એમ કે ક્વેરીફાય કર ને. તો ગુણધર્મ એ કરીને આત્મા અનાત્મા તો એક જ થયા ને. ગુણધર્મ એ કરીને તો આત્મા અનાત્મા એક જ થયા ને. કોઈ દવે થાય ને. ના, એટલે હું એમ કેવા માંગુ છું કે આત્મા તત્વ જે સનાતન છે, સાતત્ય જે સતત એનું,